આપણું એ

જતી રહેલી છે, ફરી હજી તો એ બંધ કરવું તો થાય. ઓછું કરી નાખ્યું પણ કઠોર તપ છે. આટલા બધા આટલા બધા તપ ને આ સાધુ અત્યારે કોઈ મળે નઈ, કોઈ નઈ ના મળે, એવી રીતે ના મળે. આત્મ જ્ઞાન હોવું જોઈએ, કેવું આત્મજ્ઞાન હોવું જોઈએ. બધાને આત્મજ્ઞાન ક્યાં દીધા કે આત્મજ્ઞાન ના આશ્રયવાન થવું જોઈએ. શું બે જ જન્મ મોક્ષ, આત્મજ્ઞાની અને એના આશ્રયવાન, એ એટલે કોઈ મોક્ષ ના હોય. આત્મજ્ઞાની અને આત્મજ્ઞાની ના આશ્રયવાન, એ આશ્રયવાન થયેલા. શું થયેલા? આવી રીતે કોઈ ના મળે. કાગળ ના લાઈટ થી અગાઉ થાય વેદાંત ચાર વેદ બને તો કશું ફાયદો મળે નહીં. ધીસ ઇઝ નોટ સેટ કે વેદ રિટેલ બોલે ચાર વેદ રિટેલ બોલે ધીસ ઇઝ નોટ સેટ. હા તો ગોટું જ્ઞાન હિન્દુ ધર્મ તો બહુ છે. કોને જ્ઞાની કહેવાય? કે જેના બુદ્ધિ ને સેન્ટ ના હોય તે સેન્ટ બુદ્ધિ ના હોય તો તમામ મોક્ષ મળતી લખી. કોઈ જગ્યાએ મોક્ષ મળે નહીં, બુદ્ધિ વાળા ને મોક્ષ હોય નહીં. કેવી બુદ્ધિ ના હોય? બુદ્ધિ છે તો હજી મોક્ષ ના હોય. બુદ્ધિ બના જ્ઞાની હોય ત્યારે સારું. બુદ્ધિ છે તો હજી કસરત કરાયા કરતી. બુદ્ધિ છે તો હજી કસરતો કરાવશે ત્યાં ત્યાગ નહીં. અને તેનાથી સંસાર ભળ જોડે સંસાર જ છે. એનું ભળ છે પૂર્ણ રૂપે પણ સંસાર, પણ સંસાર જ છે. મુક્તિ ના થાય, મુક્તિ કઈ માની લે છે. શોધવાનું તો બીજે કઈ શોધવાનું? દરિયામાં હોય ખબર કેમ પડે? સામે બેઠા નથી થઈ ગઈ છે. એને પૂછીએ કે તમારો મોક્ષ થાય એવો માર્ગ મળ્યો તમને? ક્યાં મળ્યો? ત્યારે પૂછી જ દઈએ. શું કહ્યું? બીજું તમને શું આવડવાનું હતું? રસ્તા નો જતો માણસ એક જૈન દુકાને જઈને હીરાની પરીક્ષા કરી છે કે રસ્તા ને જતો માણસ જવેરી ની દુકાને જઈને હીરા ની પરીક્ષા કરી શકે? એવું આપડે પૂછીએ ખોટું દેખાય ને? કોઈ વાર કરુણા થાય ખરી સામે. આપડે તો ગોતી ભાઈ જે પોરબંદર નોકરી કરે છે એને પૂછે છે તમે ક્યાંથી લીયા કયા? કીધું ને મને પછી મને પૂછે તો હું કહું બીજી દુકાન દેખાડી દેવું મારા ઘર માં હું ખબર પોતાનો વ્યક્તિ ની ઈચ્છા ઉપર છોડું મારા દીકરા ની વહુ હોય એને ઠીક લાગે એમ પૂછો પણ મોક્ષ માર્ગ ની દુકાન એક જ હોય કોક ફેરો થાય બુદ્ધિ ખલાસી હોય તો આ બધા બુદ્ધિશાળી ને એમને જ ઠેકાણે હું શું ઠીકું નાના ભાઈ મુક્ત પુરુષ મુક્ત પુરુષ જેને ભગવાન પર વસ થયેલા હોય તે કામ કરી શકે બીજાનું કામ જ ને શું બીજાનું કામ કરું એટલે પૂછા પૂછા ધૈર્ય થવું પડે હું દેખાડું હીરો કેવો હોય તે હીરો કેવી રીતે ઓળખાય એ દેખાડું તને પણ ધૈર્ય થયે થશે ક્યારે પુરસાદ હોય જ નહીં મોક્ષ માર્ગ માં ચંદા જવાની શક્તિ કોઈ નામ જોઈ તારે ઘર માં ચંદા જવાની શક્તિ હોય તો આપડે પુરસાદ કરે છે તમારા ઘર માં કોઈ ને સંદાસ જવાની શક્તિ હોય આપણે તો આપડે બધા લોકો પુરસાદ સંદાસ કરી દીધી છે કે બીજો કોઈ પુરસાદ કરી શકતી એટલે સંદાસ જ નથી કરી શકતો એમાં શું પુરસાદ થયો શું પુરસાદ કરી રાતે રાતે ઉઠવાની શક્તિ ખરી તમારી ઊંઘવાની શક્તિ ખરી બીજો પુરસાદ તો ભ્રાંત પુરસાદ એની મેરેજ થઈ જાય છે ભ્રાંત પુરસાદ બેન પૂછે છે પુરુષ કેમ થવાય પુરુષ તો અમે તમને કરી આપી શીખો મારી ભટકે તો એ પુરુષ ના થાય પુરુષ તો આત્મા ને અનાત્મા નું ડિવિઝન કરી આપી લાઈન ઓફ ડિમાર્કેશન કર્યા પછી પુરુષ થાય એમને પુરુષ થાય તો ભેદ વિજ્ઞાની હોય તો એટલે પુરસાદ તમે કર્યો છે સૌથી કહો સચું તો પૂછે છે પુરસાદ કર્યો આ તો બધું કર્યું છે પ્રાયોર થી કર્યું છે સૌથી એક મિનિટે પુરસાદ જગત જોયો નથી આ ભ્રાંત પુરસાદ છે ભ્રાંત પુરસાદ ભ્રાંત પુરસાદ કેવો હોય કે ગુસ્સે ભરાયા પછી પશ્ચાતાપ કરે એ ભાન પ્રસાદ કહેવાય શું કહ્યું અને પછી પશ્ચાતાપ ના કરે ડબલ ભ્રાંતિ કહેવાય પછી ભ્રાંત પુરસાદ સાધો પુરસાદ નહીં ભૂલ લખ્યું આપડે 1000 રૂપિયા પડી ગયા હું કઉ ભાઈ હતા ક્યાં જો હું ભોગવું તો મને વેદના થાય મારા 1000 પડી ગયા મારા 1000 પડી ગયા ઘણા એવા હોય છે કે ગમે એ થઈ જાય એને વેદના નહીં હા પણ ભોગવે કીધું કે જો પ્રાયશ્ચિત નો થાય ના પણ એવો ભોગવે એવો કોઈ જોઈ લો તમે હે ભોગવે ને એવો કોઈ ફરી ગયો તો પછી ભોગવે અવશ્ય ભોગવે છૂટકો ને બાપ ને છૂટકો એ તો જ્ઞાની પુરુષ એકલા જ ના ભોગવે મને ગાળો પડે મારે તો હું ભોગવું નહીં માટે મારી ભૂલ નહીં લગભગ ભોગવે ભોગવો એટલે તમારી ભૂલ એવરીથિંગ ઇઝ ધીસ ડેસ્ટિન એવું છે કે છે દરેક વસ્તુ એવરીથિંગ ઇઝ ડેસ્ટિન દરેક વસ્તુ પૂર્વ નિશ્ચિત છે એવું થયું ને દરેક વસ્તુ પૂર્વ નિશ્ચિત છે એવું થયું ને એવું હોય તો પછી આ જગત માં બધા બંધો છે ગાડીઓ ચલાવી જોઈએ શું કરું નિશ્ચિત જ હોય તો બંધો છે ગાડીઓ ચલાવી જોઈએ ના આ ભાઈ ટેક્સો ચાલે છે ગાડીઓ ચાલે છે એ બધા એમ કહ્યું ભાઈ નિશ્ચિત છે શું કરે વાંકે ઉગાડી રાખો નફામાં વાંકે તેલ બગાડો ચલાવી જાવ તને પૂર્વ નિશ્ચિત છે કાર્ય કરી રાખ કાર્ય ચાલુ રાખવાનું તમે ના સમજ પૂર્વ નીચે નો અર્થ શું જે બનવાનું છે બનશે બંધ વાગે ચલાવો ને પછી પાંચ વાર બનનાર છે ફરનાર નથી ફરનાર છે તે બનનાર નથી એવું હોય છે તો પછી બંધ રાખી ચડાવો ગાડીઓ પછી કર્મ કરી જવાનું એમ થયું ને એટલે કર્મ કરી જવાનું એવું થયું ને એવું નહી ઉઘાડી રાખી ગાડીઓ ચડાવો શું કહે ગાડીઓ ઉઘાડી રાખે સાવધાની પૂર્વક ચલાવો પછી અથડાય ત્યારે બનનાર કહેવાય કે ભાઈ આ આપણે નતો જાગૃતિ રાખી એટલું બધું થઈ થયું આવું કેમ બનવાનું હતું માટે બન્યું શું કહ્યું તમે સમજ ને આવું દુરુપયોગ આખું જગત કરી રહ્યું છે મહાવીર ભગવાન ના શબ્દ નો દુરુપયોગ કરી રહ્યું છે જગત બનનાર તે બનનાર કેવો પૂર્વ નિશ્ચિત છે પૂર્વ નિશ્ચિત પછી વાંધો જ છે જ્ઞાની જયારે મળશે ત્યારે બોલશે કઈ પુરસાદ તો હશે કે ભ્રાંતિમય પુરસાદ તો હશે ભાવ તો કરવો પડે ને શું કરવું પડે ધર્યા તમારા હાથમાં નથી ભાવ કરવું ના ભાવ તો ભાવ કર્યો કદા જો તારા ભાઈ એ ભાવ કર્યો ને એની તારા ભાઈ ની ભાઈ ભાવ કર્યો તો બધા એ મોક્ષ માર્ગ માં અત્યારે છે અત્યારે ત્યાં પાણી આવ્યું ને એને બધો આગળ આવ્યો હતો અને બીજા એક વકીલ હતો વડોદરાના તે એને પોતાની હકીકત લખી હતી જરા કે છે અસર નહીં થઈ ગયા મુક્ત મુખમાં રહેતો આગળ ન્યાયાધીશ ન્યાયાધીશ છે ને મુખમાં રહેતો બાળપણથી જીવન એનું એનું જીવન નાનો હતો ત્યારથી નાનો હતો ત્યારથી જીવન એવું હતું 7 વર્ષ નો હતો મારી માં ગુજરી ગઈ નાનપણથી જેનું જીવન એ તો બધું ખોટું ગાડું હતું એમ બધું દાપણ જ કહ્યું હતું અહીંયા આવ્યા તાર જરાક દાપણ આવ્યું દાપણ જ કયું હતું અહીંયા આગળ આવ્યા મેં કહ્યું કઈ જથ્થા માં હશે દક્ષિણ ને ઉત્તર કહેતા હતા શું કહેતા હતા બધી વાત કરી છે એને સારું જીવન કહેવાય તમે અત્યાર દક્ષિણ ઉત્તર કહો છો એવું કહેતા હતા અને તમે દક્ષિણ માં પણ મીડા આવ્યો હતો ડકોલતો હતા નિર્દોષતાની અપેક્ષા સીધ નતો વિદાય હતો એવું ના ચાલે પણ દિશા કઈ હતી કઈ દિશામાં દક્ષિણ ને ઉત્તર કહેતા શું કહેતા હતા જેમ તમે કહો છો એટલું જ એટલી જ હકીકત શું કહે બેને છે તે દક્ષિણ ને ઉત્તર કહી અને ઉત્તર માં જવું ઠીક ગુજરાત કેવો દક્ષિણ ઉત્તર માની અને હવે પુરસાદ કરો પુરસાદ કરશે કેટલે છેડે જશે એના કરતા બહેરે આવે શું ખોટું ખબર જ ના હોય ને કે ઉત્તર છે અમે કહીએ છીએ દક્ષિણ છે પૂર્વ છે પશ્ચિમ છે પૂરો છે પશ્ચિમ છે મારું કહેવાનું પુરસાદ કોનો કરવાનો અમે બી પુરસાદ બધા સાધુ દક્ષિણ ઉત્તર માં ચાર ચાર કરે છે વખતે મુંબઈ થી ચાલ્યા અમદાવાદ ખોલવા નીકળ્યા છે તે અત્યારે કન્યાકુમારી થી આ કેદારનાથ ઘરે પગે ચાલ કરે કન્યાકુમારી અમદાવાદ જો આવતું જતી ના આવે કારણ જગત આખું દિગમૂળ થયેલું છે. કેવું છે? દિગમૂળ થયેલું છે. હા, બે દિગમૂળ થયેલા એનું પુષાદ દેખાય છે. પુષાદ હતો ઉત્તર કઈ કરી ઉત્તર આ કે આ લોક જાય તે તરફ કે બીજી તરફ જ્ઞાની દેખાય તે તરફ પછી ચાલવાનું. બસ બીજું મહેન્દ્રભાઈ નો યોગ કેવી રીતે થયો? બરોડા આવતા હતા બોમ્બે સેન્ટ્રલ અમારું આખું કુટુંબ. મારે જ્ઞાની મળે એવું છે નહીં. જ્ઞાની કોઈ કાળો હોતા જ નથી. જ્ઞાની કોઈ કાળો હોય તો એક હોય હોય બે હોય કારણ કે એ અજોડી વસ્તુ કેવી છે? અજોડ નો અર્થ સમજ્યા? અજોડ અજોડ અજોડ નો અર્થ સમજ્યા? કેટલા દસ બાર હોય તારે અજોડ કે દસ બાર જણ હોય તારે અજોડ કે અજોડ રીતે એકાદી જેની જોડે જ ન હોય જ્ઞાની પુરુષ વિરાટ સ્વરૂપ કેવાય. વિરાટ સ્વરૂપ કેવાય. શું કેવાય? વિરાટ. અને બે પ્રકારના જ્ઞાની હોય. એક ક્રમિક માર્ગ ના જ્ઞાની હોય તે તમારી પાસે ત્યાગ કરાય કર્યા કરે. શું કરે? ત્યાગ કરે. પુસ્તકો વાંચન આપ્યા જ કરે અને ત્યાગ કરાય કર્યા કરે. હા, અક્રમ વિજ્ઞાન છે. શું છે? ઘર કશું જ કરવાનું લેખમાં થઈ જાય. તમારે થતું હોય તમારે થતું હોય તો કર્યું ના હોય કરી થતું હોય તો કરી લીધું. તમારે કહેવાનું સાહેબ અમે તો આ માથે પડ્યા તમારે ઉકેલ લાયા એટલે સંસારમાં તમારું ચિત્ત ગમતું નથી. સંસારમાં તમે પુછા દેખાડ ચલા દે કરશો આત્મા તરફ એટલું ચિત્ત પુછા દેખાડું કરશો જે નહી આમાં નહીં કહેવાય. હું દેખાડું મોક્ષ લે એવો પુછા દેખાડો તો જરૂર કરશું. એમ જરૂર રસ્તામાં જતા હોય જાતકોટમાં અને ફેરી હોય હાથમાં એમાં 5,000 રૂપિયા હોય ને પેલો ત્યાંથી લઈ ગયો તે કરે કશું મારી પેટમાં પાણી નહીં આવે ને મારે તો થાય જાય તો કોઈ ગાંડો બોલે નઈ. આવું બોલતું છે કે થોડું ઘણું અનુભવ એનું છે. દેહ ને થાય તમે કોણ? બહારથી દેહ અંદર થી આત્મા. શ્રીમદે કહ્યું નઈ ત્યાં તો શાંતિ વધારાનું સાધન છે. આ તો શું છે? ફક્ત એમને શું કહ્યું છે? બીજું કારણ શું? માત્ર એક સત્પુરુષને શોધી ને તેના સરળ ગણો સરળ ભવળ પ્રકાર દેવ જાય પછી મોક્ષ ના મળે. મારી ભલે છે એટલું ગેરંટી વાક્ય છે. બીજો શું પૂછાય? તમે કરવાના તો દેહ ને આત્મા તો ક્યારે થાય? જુદો ક્રોધ માન માયેલો જસુર્યું છે. ખુશી ચાલુ છે. કોશિશ કરનાર કોણ? પણ આત્મા શું કરે છે? એની સાથે છે ને, એની અંદર આત્મા છે. જય શ્રી, જય શ્રી, શાંતિ, શુદ્ધ, ચૈતન્ય સ્વરૂપ, શાંતિ, શુદ્ધ, ચૈતન્ય સ્વરૂપ. પછી થોડા ઘણા પછી ક્રોધ માન માયા રૂપ નથી. આત્મામાં બધા જ ગુણ છે. આત્મા ક્રોધ માન માં આવેલો હોય તો પછી એ તો આવે તો ના છૂટે. શું કહ્યું? મુખ માં જાય તો એ ભાડી આમાં અત્યારે હજુ નથી સમજ્યો. કોઈ એક કોઈ પ્રભાવ જેને ભક્ત નથી સમજ્યો. ભોગ માર્ગ ના આપી છે કે ઠંડક રે, શાંતિ રે, જ્ઞાની પુરુષની વાણી છે. અરે એમના કયા પ્રમાણે ચાલે? સજીવન મૂર્તિ વગર જે કઈ પણ કરવામાં આવશે બંધન છે. સજીવન મૂર્તિ વગર જે કઈ પણ કરવામાં આવશે તે બંધન છે. એમ અમારું હૃદય છે. આવું જે વાક્ય સમજે ને, સજીવન મૂર્તિ સમજો છો ને? બરોબર છે. શું લખ્યું આ? શું થાય? સજીવન મૂર્તિ વગર જે કઈ પણ કરવામાં આવે તે જીવ ને બંધન છે. એમ અમારું હૃદય છે. ચા સારું લખતા છે? મહાવીર ગયા પછી એમને ચા સારું કેવું પડે? હમણાં મહાવીર છે કે મહાવીર ને મહાવીર જોડે ઝઘડો હતો એમને? સજીવન મૂર્તિ વગર મહાવીર ને બધા લાખ અવતાર બધું થાય નહીં જાડો પડે. શું કે છે? અમે સજીવન મૂર્તિ તમારી પર હા કહે છે. શું કે છે? પછી એ પોતે એમ કેતા કે પછી અમારી ફોટો માથા ગુડ કરશે પછી વધશે નહીં. સજીવન મૂર્તિ સજીવ છે આમ લાખ આવતા આત્મા ગણ હોય કે ઘણી વાત છે. આત્મા ગણ્યા પછી રહ્યું છું દ્રષ્ટિ ફરી જાય કે આ તો સત્સંગમાં જ ફરે છે. લોકો માને છે સત્સંગમાં જ ફરે. કેમાં ફરે? સત્સંગ પોતાના દાર્પણ થી જ આત્મા માની લીધો. આવો છે ને તેવું છે પામે અવશ્ય મોકલું થી જ રોકાય છે. બોલે છે ગુરુ નું મહત્વ કીધું છે. સજીવન મૂર્તિ એટલે ગુરુ સત્સંગ જ્ઞાની. સજીવન મૂર્તિ તો એ પાછી કેવી જ્ઞાની પુરુષ કે જેને નિરંતર આત્મા નો ઉપયોગ છે. કે નિરંતર આત્મા હા ચતુર સહિત કે નિત્ય જેના આત્મા નો ઉપયોગ થયો હોય. શાસ્ત્ર માં નથી, સાંભળે નથી, જેને પણ વાણી અનુભવ ઘટેલ લાગે છે. નાની પુરુષ વ્યાખ્યા બધી તીર્થંગતિ થાય નહીં. શું કહે? કેટલી બધી મોટી વ્યાખ્યા છે. સતન રોક્યા બધી હતી ને? શું તેની આજ્ઞા પ્રમાણે જીવન કાઢવું. અથવા ભજન છે ને તમારી નિરંતર તમારે ભજન વાય દેવ બંધ નિરંતર આજ્ઞા મળે તમારે. આ બધા નિરંતર મારી આજ્ઞા છે. અમારી આજ્ઞામાં રહેવાનું. આજ્ઞામાં રહે એ જ મોક. આ બધા બધા મોક્ષ માં છે. પાછા ચિંતા થાય અમારી જોખમદારી. શું કહ્યું? એમને ચિંતા થાય સંસારમાં રહેવા છે તો ચિંતા થાય. જોખમદારી અમારી. અને તરત જ કેટલાય વખત માથા પોટ થાય ચિંતાની ચિંતા ઉછવાસ કરવા નીકળી. ઉછવાસ કોણ નામ કહેવાય? કે નિરંતર આપે મારે જાય તો સંતા ના જાય. શું કે વિષમતા ઉત્પન્ન થાય તેને પુરસાદ કેમ કેવાય? વિષમતા લઈ લેતે પૂજાભૂત કરે મેં વ્રત કયો એટલે પુરસાદ પુરસાદ કોલા ના આવું પુરસાદ કઈ કરી શકે એમ છે ને. મેં કહ્યું ને જો પુરસાદ કરતો હોય તો આ કરજે ઘર 5000 રૂપિયા લઈ જાય કોઈ આપણા કરના ઉદય લઈ જાય છે. આપણા જ કરનો ઉદય છે. શું છે? અને પેલો લેનારો છે નિમિત્ત છે એટલે એનો દોષ નથી, નિમિત્ત નો દોષ નથી. મારા જ કરના ઉદય મને મળી જાય, મારા કરના ઉદય જાય છે એટલે આપડે પેલા લઈ જનારી ઉપર ક્ષમતા રાખવાની. શું કહે? રિટર્ન નહીં થવાનું. એનું નામ પૂછતા મહારાજ ને કહ્યું ને, મહારાજ 3 વખત રાખ્યા તો આથી વખત ના રહી. આપડા જૈના સાધુ દેખાડે 2-3 વખત દેખાડ્યા, 2-3 વખત રહી. મેં 6 વખત રાખો તો બસ થઈ ગયું. રાખવાનું તમે જ ન્યાયાધીશ રાખી ના રહે. ઊંઘવાની શક્તિ પોતાની છે, ઊંઘ ના આવતી હોય તો આપડે ઊંઘ છે ને પેલા ઊંઘ ના આવે તારે શ્રમિક માર્ગ માં પુરસાદ ગણાય છે એ અમારે દેખાડવો પડે કે હા, જો કોઈની પર ગાળો દીધી હોય તો 25 પસ્તાવો કરજે. એ પુરસાદ સતીગણ કરજે તો હાલો ના પ્રશ્ન દેખાડી તો. પણ એ તો કદી બાર એ મુક્ત ક્યારે મળે? મળે ત્યારે મળે. કેટલા આવતા એની પાસે 3 જન્મે સંકિત થઈ. શું થયું? એટલે આ ઉત્તર ને દક્ષિણ મળતા હતા એ પછી દક્ષિણ ને દક્ષિણ માં એમને શું થયું? એ દ્રષ્ટિ ફરી. શું થયું? લલ્લુજી મહારાજ ને અંબાલાલ ભાઈ ભાઈ જ્ઞાની પોષી કમી માર્ગ ના જ્ઞાની પોષ કારણ કે 4 માસ થી કોઈ વધારે બુજે નહી. કવિ આ તો અક્રમ વિજ્ઞાન છે. તે લોકો 20-25 હજાર માસ થાય છે. શું કહ્યું? 20-25 હજાર માસ. હા, 300 માણસો એવા છે કે જે સંસારમાં રહેવા છે. ભૈરા છોકરા સાથે અહીં કાલે એક જણા હતા, તેને એક લેખકે પૂછ્યું કે તમારી શું સ્થિતિ વર્તે છે કે દાદાના જ્ઞાનથી? કંઈક 9 વર્ષ થયા મને જ્ઞાન લીધા, એક સેકન્ડ પણ મારું મન અસ્થિર થયું નથી. શું કે એવા 200-300 20,000 માં બધા ના હોય ભાઈ ને એવા ના કરવું. કારણ કે નોકરી કરે અહીંયા આગળ કોક દડો આવે તો એટલે કૃપા પ્રાપ્ત થઈ ગયેલી. રાત્રે વાત કરે મારી અમે 2-3 વાગ્યા સુધી વાત કરી. ભગવાન કે ભગવાન કહેતા હતા કે આ કળિયુગ ની બધા ટીકા કીધા કરે છે, પણ કે આના જેવો તો કોઈ યુગ જ નહોતો. હાલ ટીવી કઈ હાલવું નહીં, આ તરત બસ એરોપ્લે ના હશે, આટલી બધી સુવિધા છે. ભાઈ મારી જોડે રોજ રાત્રે બેસે સત્સંગ કરીએ છીએ, આપની બધી વાત ભાઈ રાત્રે રોજ કરે છે. એટલે કે ભગવાન કે છે કે અત્યારે કે ત્યાં કળિયુગ ના જેવી સુવિધા કોઈ કાળ માં હતી જ નહીં. આ બસ મોટર ટીવી આ બધું જયારે જે આપડે કરવું હોય તો સહેલાઈથી થઈ શકે. હા, છે પણ પૂરો નિશ્ચિત નથી. શું કહ્યું? હા, પૂરો નિશ્ચિત એટલે તો બંધ વાગે ગાડી ચલાવી એમ ને. તો ખોટી વાત છે. આ ઝૂઠી ઝંઝાળમાં લોકો ફસાયેલા.